વાલ્મીકિ રામાયણ કિષ્કિંધાકાંડ 39મો સર્ગ. શ્રીરામચંદ્રજીએ સુગ્રીવ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી તથા વિભિન્ન વાનર યુથપતિઓનું પોતાના સેનાઓ સહિત આગમન. સુગ્રીવ નામ કહેવાથી ધર્માત્માઓમાં શ્રેષ્ઠ શ્રીરામે પોતાની બંને ભુજાઓથી એમનું આલિંગન કર્યું અને હાથ જોડીને ઊભેલા એમ નામ કહ્યું, સખા, ઇન્દ્ર જે જળ વરસાવે છે, હજારો કિરણોથી શોભતા સૂર્યદેવજી આકાશનો અંધકાર દૂર કરી દે છે, તથા સૌમ્ય ચંદ્રમા પોતાની પ્રભાથી જે અંધારી રાતને પણ ઉજ્જવળ બનાવી દે છે, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. કેમ કે આ એમનો સ્વાભાવિક ગુણ છે. શત્રુને સંતાપ આપનારા સુગ્રીવ, આ રીતે તમારા જેવા પુરુષ પણ જો પોતાના મિત્રોનો ઉપકાર કરીને એમને પ્રસન્ન કરી દે તો એમાં કોઈ આશ્ચર્ય માનવું ન જોઈએ. સૌમ્ય સુગ્રીવ, એ જ રીતે તમારામાં જે મિત્રોનું હિત કરનારો કલ્યાણકારી ગુણ છે એ આશ્ચર્યનો વિષય નથી. કેમ કે હું જાણું છું કે તમે હંમેશા પ્રિય બોલનારા છો. આ તમારો સ્વાભાવિક ગુણ છે. સખા, તમારી સહાયતાથી સનાથ થઈને હું યુદ્ધમાં સમસ્ત શત્રુઓને જીતી લઈશ. તમે જ મારા હિતેશી મિત્ર છો અને મને સહાયતા કરી શકો છો. રાક્ષસ અધમ રાવણે પોતાનો નાશ કરવા માટે જ મિથિલેશ કુમારીને છેતરીને એનું અપહરણ કર્યું છે. બરાબર એ જ રીતે જેમ અનુલાદે પોતાના વિનાશ માટે પુલોમ પુત્રી સચીને છળપૂર્વક હરી લીધી હતી. અહીં પુલોમ પુત્રીનો જે ઉલ્લેખ છે એના વિશે થોડીક માહિતી જાણી લઈએ. પુલોમ દાનવની પુત્રી સચી ઇન્દ્રદેવ પ્રત્યે અનુરક્ત હતી, પરંતુ અનુલાદે સચીના પિતાને ફોસલાવીને પોતાના પક્ષમાં કરી લીધા અને એમની અનુમતિથી સચીનું હરણ કર્યું. જ્યારે ઇન્દ્રને આની ખબર પડી ત્યારે તેઓ અનુમતિ આપનાર પુલોમને અને અપહરણ કરનાર અનુલાદને પણ મારીને સચીને પોતાના ઘેર લઈ આવ્યા. આ પુરાણ પ્રસિદ્ધ કથા છે. રામાયણ તિલક ટીકામાંથી આ લેવામાં આવી હતી. જેમ શત્રુ હતા ઇન્દ્રે, એટલે શત્રુઓને મારનાર ઇન્દ્રે સચીના અભિમાની પિતાને મારી નાખ્યા હતા, એ જ રીતે હું ઘણા સત્વરે મારા તીક્ષ્ણ બાણોથી રાવણનો વધ કરી નાખીશ. શ્રીરામ અને સુગ્રીવ વચ્ચે જ્યારે આ રીતે વાતચીત થઈ રહી હતી એ જ સમયે બહુ જોરથી ધૂળ ઉડી જેણે આકાશમાં ફેલાઈને સૂર્યની પ્રચંડ પ્રભાને ઢાંકી દીધી. પછી તો એ ધૂળના કારણે થયેલા અંધકારથી સંપૂર્ણ દિશાઓ દૂષિત અને વ્યાપ્ત થઈ ગઈ તથા પર્વત, વન અને ઉદ્યાનો સહિત આખી પૃથ્વી ડગમગવા લાગી. ત્યાર પછી પર્વતરાજ જેવા શરીર અને તીક્ષ્ણ દાઢીવાળા અસંખ્ય મહાબળી વાનરોથી ત્યાંની સંપૂર્ણ ભૂમિ છવાઈ ગઈ. આંખના પલકારામાં અબજો વાનરોથી ઘેરાયેલા અનેકાનેક યુથપતિઓએ ત્યાં આવીને આખી ભૂમિને ઢાંકી દીધી. નદી, પર્વત, વન અને સમુદ્ર બધા સ્થાનોના નિવાસી મહાબળી વાનરો ભેગા થઈ ગયા, જેઓ મેઘોની ગર્જના જેવો ઊંચા સ્વરે સિંહનાદ કરતા હતા. કોઈ બાલ સૂર્ય જેવા લાલ રંગના હતા તો કોઈ ચંદ્રમા જેવા ગોરવર્ણના હતા, તથા અનેક વાનરો કમળના કેસરો જેવા પીળા રંગના હતા અને કેટલાય હિમાલયવાસી વાનરો હતા એ સફેદ દેખાતા હતા. તે સમયે પરમ કાંતિમાન સતબલી નામનો વીર વાનર 10 અબજ વાનરોની સાથે દેખાયો. ત્યાર પછી સોનાના પર્વત જેવા સુંદર અને વિશાળ શરીરના તારાના મહાબલી પિતા અને સહસ્ત્ર કોટી વાનરોની સાથે ત્યાં આવી પહોંચેલા દેખાયા. એ જ રીતે રૂમાના પિતા અને સુગ્રીવના સસરા જે મોટા વૈભવશાળી હતા ત્યાં આવી પહોંચ્યા. એમની સાથે પણ 10 અબજ વાનરો હતા. ત્યાર પછી હનુમાનજીના પિતા કપિશ્રેષ્ઠ શ્રીમાન કેસરી દેખાયા. એમનો શરીરનો રંગ કમળના કેસરો જેવો પીળો અને મુખ પ્રાતઃકાળના સૂર્ય જેવું લાલ હતું. તેઓ ભારે બુદ્ધિમાન અને સગળા વાનરોમાં શ્રેષ્ઠ હતા. તેઓ અનેક સહસ્ત્ર વાનરોથી ઘેરાયેલા હતા. પછી લંગુર જાતિના વાનરોના રાજા ભયંકર પરાક્રમી ગવાક્ષ જોવા મળ્યા. એમની સાથે 10 અબજ વાનરોની સેના હતી. શત્રુઓનો સંહાર કરનારા ધૂમ્ર ભયંકર વેગશાળી 20 અબજ રીછોની સેના લઈને આવ્યા. મહાપરાક્રમી યુદ્ધપતિ પનસ 3 કરોડ વાનરોની સેના સાથે ઉપસ્થિત થયા. એ બધા જ ભયંકર તથા મહાન પર્વતાકાર દેખાતા હતા. યુદ્ધપતિ નીલનું શરીર પણ બહુ વિશાળ હતું. તેઓ નીલ કાજળના પર્વત જેવા નીલવર્ણના હતા અને 10 કરોડ વાનરોથી ઘેરાયેલા હતા. ત્યાર પછી યુદ્ધપતિ ગવઈ, જે સુવર્ણમય મેરુ પર્વત જેવા કાંતિમાન અને મહાપરાક્રમી હતા, તેઓ 5 કરોડ વાનરોની સાથે ઉપસ્થિત થયા. તે જ સમયે વાનરોના બળવાન સરદાર ગરીમુખ પણ આવી પહોંચ્યા. તેઓ 10 અબજ વાનરોની સાથે સુગ્રીવની સેવામાં ઉપસ્થિત થયા હતા. અશ્વિન કુમારોના મહાબલી પુત્ર મૈંદ અને દ્રવિંદ એ બંને ભાઈ પણ 10-10 અબજ વાનરોની સેનાની સાથે ત્યાં દેખાયા. ત્યાર પછી મહાતેજસ્વી બળવાન વીર ગજ 3 કરોડની વાનરોની સાથે સુગ્રીવની પાસે આવ્યો. રીછોના રાજા જામવન ઘણા તેજસ્વી હતા. તેઓ 10 કરોડ રીછોની સાથે ત્યાં આવ્યા અને સુગ્રીવના અધીન થઈને ઉપસ્થિત થઈ ગયા. રૂમણ એટલે કે રૂમણવાન નામનો તેજસ્વી અને બળવાન વાનર 1 અબજ પરાક્રમી વાનરોને સાથે લઈને બહુ તીવ્ર ગતિથી ત્યાં આવી પહોંચ્યો. ત્યાર પછી યુદ્ધપતિ ગંધમાદન આવ્યા. એમની પાછળ 1 પદ્મ વાનરોની સેના હતી. ત્યાર પછી યુવરાજ અંગદ આવ્યા. એમના પિતા જેવા જ પરાક્રમી હતા. એમની સાથે 1000 પદ્મ અને 100 શંકુ એટલે કે 1 પદ્મ વાનરોની સેના હતી. એમના સૈનિકોની કુલ સંખ્યા 10 શંખ 1 પદ્મ હતી. ત્યાર પછી તારાઓ જેવો તેજસ્વી તાર નામનો વાનર 5 કરોડ ભયંકર પરાક્રમી વાનર વીરોની સાથે દૂરથી આવતો દેખાયો. ઇન્દ્રજાનુ અથવા તો ઇન્દ્રભાનુ નામનો વીર યુદ્ધપતિ, જે બહુ મોટો વિદ્વાન અને બુદ્ધિમાન હતો, 11 કરોડ વાનરો સાથે ત્યાં ઉપસ્થિત થયેલો દેખાયો. એ બધાનો નાયક હતો. ત્યાર પછી રંભ નામનો વાનર ઉપસ્થિત થયો, જે પ્રાતઃકાળના સૂર્યની જેમ લાલ રંગનો હતો. એની સાથે 11100 વાનરોની સેના હતી. ત્યાર પછી વીર યુદ્ધપતિ દુર્મુખ નામનો બળવાન વાનર આવેલો જોવામાં આવ્યો, જેની આસપાસ 2 કરોડ વાનરોનું સૈન્ય હતું. ત્યાર પછી હનુમાનજીએ દર્શન આપ્યા. એમની સાથે કૈલાસ શિખર જેવું શ્વેત શરીર ધરાવતા ભયંકર પરાક્રમી વાનરો 10 અબજની સંખ્યામાં હાજર હતા. પછી મહાપરાક્રમી નલ આવી પહોંચ્યા, જેમની આસપાસ 1 અબજ 1100 ઝાડ પર રહેતા વાનરો હતા. ત્યાર પછી શ્રીમાન દધિમુખ 10 કરોડ વાનરોની સાથે ગર્જના કરતા કિષ્કિંધામાં મહાત્મા સુગ્રીવની પાસે આવ્યા. એ ઉપરાંત શરભ, કુમુદ, વહીન, રમ તથા બીજા પણ ઘણા ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા વાનર યુદ્ધપતિઓ આખી પૃથ્વી, પર્વત અને વનોને આવૃત કરતા ત્યાં આવી પહોંચ્યા, જેમની કોઈ ગણતરી થઈ શકે એમ ન હતી. ત્યાં આવેલા બધા વાનરો ભૂમિ પર બેઠા એ બધા જ ઉછળતા કૂદતા गर्जना करता सुग्रीवनी चारे बाजू एकत्र थई गया। जेम सूर्य ने चारे बाजू थी घेरी ने वादळोना समूह छवाई गया होय, पोतानी भुजाओथी सुशोभित थनारा मोटा भागना श्रेष्ठ वानरोए जे भीड़ना कारणे सुग्रीव सुधी पहुंची न शक्या हता, अनेक प्रकारनी बोली बोलीने तेमज माथु नमावीने वानरराज सुग्रीवने पोताना आगमननी जाण करी। अनेक श्रेष्ठ वानरो एमनी पासे गया अने यथोचित रूपे मळीने पाछा फर्या, तथा बीजा केटलाक वानरो सुग्रीवने मळ्या बाद एमनी पासे ज हाथ जोड़ीने उभा रही गया। धर्मना ज्ञाता वानरराज सुग्रीवे त्यां आवेला ए बधा वानर शिरोमणियोना समाचार आपीने श्रीरामचंद्रजीने एमनो परिचय आप्यो, पछी हाथ जोड़ीने तेओ एमनी सामे उभा रही गया। वानर युद्धपतिओना युद्धपतिओए त्यांना पर्वतना झरणाओनी आसपास तथा समस्त वनोमां पोतानी सेनाओने यथोचित रूपे सुखपूर्वक उतारे आपी दीधी। त्यार पछी बधी सेनाओना ज्ञाता सुग्रीव ए सेना विशेनी पूरी जानकारी प्राप्त करवा समर्थ थई शक्यो। आ रीते श्री वाल्मीकि रचित आर्ष रामायण आदि काव्यना किष्किंधाकांड 39મો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।